શ્રીમદ્ ભાગવત નવમો સ્કંધ તેરમો અધ્યાય રાજા નિમિના વંશનું વર્ણન. શ્રી સુખદેવજીએ કહ્યું, પરીક્ષિત, ઈશ્વાકુના પુત્ર નિમિ હતા. તેમણે યજ્ઞો આરંભીને મહર્ષિ વશિષ્ઠજીનું યજ્ઞના ઋત્વિજ આચાર્ય તરીકે વર્ણન કર્યું. વશિષ્ઠજીએ કહ્યું કે રાજન, ઇન્દ્રે પોતાના યજ્ઞ માટે મારું પહેલેથી જ વર્ણન કર્યું છે. તેમનો યજ્ઞ પૂરો કરીને હું તમારી પાસે આવીશ. ત્યાં સુધી તમે મારી પ્રતીક્ષા કરજો. આ વાત સાંભળીને નિમિ રાજા કાંઈ બોલ્યા નહીં અને વશિષ્ઠજી ઇન્દ્રનો યજ્ઞ કરાવવા ચાલ્યા ગયા. વિચારશીલ નિમિ એવું વિચારીને કે જીવન તો ક્ષણભંગુર છે, વિલંબ કરવો ઉચિત ન માન્યું અને યજ્ઞનો પ્રારંભ કરી દીધો. જ્યાં સુધી ગુરુ વશિષ્ઠ આવી ન જાય ત્યાં સુધીના સમય માટે તેમણે બીજા બ્રાહ્મણનો ઋત્વિજ તરીકે વરણ કરી લીધું. ગુરુ વશિષ્ઠજી જ્યારે ઇન્દ્રનો યજ્ઞ સંપન્ન કરાવીને પાછા આવ્યા ત્યારે તેમણે જોયું કે તેમના શિષ્ય નિમિએ તો તેમની વાત ન માનીને યજ્ઞ પ્રારંભ કરી દીધો છે. ત્યારે તેમણે શ્રાપ આપ્યો. નિમિને પોતાની વિચારશીલતા અને પંડિતાઈનું બહુ અભિમાન છે, તેથી તેનું શરીર નષ્ટ થઈ જાય. નિમિની દ્રષ્ટિએ વશિષ્ઠજીનો આ શ્રાપ ધર્મને અનુકૂળ નહીં બલકે પ્રતિકૂળ હતો. તેથી તેમણે પણ શ્રાપ આપી દીધો કે તમે લોભવશ પોતાના ધર્મનો આદર નથી કર્યો, તેથી તમારું શરીર પણ નષ્ટ થઈ જાય. આવું કહીને આત્મવિદ્યામાં નિપુણ નિમિએ પોતાના શરીરનો ત્યાગ કરી દીધો. પરીક્ષિત, આ બાજુ અમારા વૃદ્ધ પ્રપિતામાં વશિષ્ઠજીએ પણ પોતાના શરીરનો ત્યાગ કરીને મિત્રાવરુણને ત્યાં ઉર્વશીના ગર્ભથી જન્મ લીધો. રાજા નિમિના યજ્ઞમાં આવેલા શ્રેષ્ઠ મુનિઓએ રાજાના શરીરને સુગંધિત પદાર્થોમાં મૂકી દીધું. જ્યારે યજ્ઞ સત્રની સમાપ્તિ થઈ અને દેવતાઓ ત્યાં આવ્યા ત્યારે યજ્ઞ કરાવી રહેલા બ્રાહ્મણોએ દેવતાઓને પ્રાર્થના કરી, મહાનુભાવ, આપ લોકો સમર્થ છો, જો તમે પ્રસન્ન હો તો રાજા નિમિનું આ શરીર જીવતું થઈ જાય. દેવતાઓએ કહ્યું, એવું જ થાઓ. તે સમયે નિમિએ કહ્યું, મારે દેહનું બંધન ન જોઈએ. વિચારશીલ મુનિઓએ પોતાની બુદ્ધિને ભગવાનમાં જ જોડી દે છે અને તેમના જ ચરણકમળોની ભક્તિ કરે છે. એકને એક દિવસ આ શરીર અવશ્ય છૂટી જશે. આવા ભયથી ભીતગ્રસ્ત હોવાને લીધે તેઓ આ શરીરનો સંયોગ ક્યારેય ઈચ્છતા નથી. તેઓ તો મુક્ત થવા જ ઈચ્છે છે. તેથી હું હવે દુઃખ, શોક અને ભયનું મૂળ કારણ એવા આ શરીરને ધારણ કરવા ઈચ્છતો નથી. જેમ જળમાં રહેલી માછલી માટે સર્વત્ર મૃત્યુ જ છે, તેમાં શરીર માટે પણ સર્વત્ર મૃત્યુ જ મૃત્યુ છે. દેવતાઓએ કહ્યું, મુનિઓ, રાજા નિમિ શરીર વિના જ પ્રાણીઓના નેત્રોમાં પોતાની ઈચ્છા પ્રમાણે નિવાસ કરે. તેઓ ત્યાં રહીને સૂક્ષ્મ શરીર દ્વારા ભગવાનનું ચિંતન કરતા રહે. આંખના પોપચા ઉઘડે અને બંધ થાય એનાથી રાજા નિમિના અસ્તિત્વની ખબર પડશે. ત્યાર પછી મહર્ષિઓએ એવો વિચાર કરીને કે રાજા ન રહેવાથી લોકોમાં અરાજકતા ફેલાઈ જશે, નિમિના શરીરનું મંથન કર્યું. તે મંથનથી એક કુમાર ઉત્પન્ન થયું. જન્મ લેવાને કારણે તેનું નામ જનક પડ્યું. વિદેહથી ઉત્પન્ન થવાને કારણે વૈદેહ અને મંથનથી ઉત્પન્ન થવાને કારણે તે બાળકનું નામ મિથિલ થયું. તેણે જ મિથિલાપુરી વસાવી. પરીક્ષિત, જનકનો ઉદાવસુ તેનો નંદીવર્ધન, નંદીવર્ધનનો સુકેતુ તેનો દેવરાત, દેવરાતનો બૃહદર્થ, બૃહદર્થનો મહાવીર્ય, મહાવીર્યનો સુધૃતિ, સુધૃતિનો ધૃષ્ટકેતુ, ધૃષ્ટકેતુનો હયર્ષ્વ અને તેનો મરુ નામનો પુત્ર થયો. મરુનો પ્રતિપક, પ્રતિપકનો કૃતિરથ, કૃતિરથથી દેવમીઢ, દેવમીઢથી વિશ્રુત, વિશ્રુતથી મહાધૃતિનો જન્મ થયો. મહાધૃતિનો કૃતિરાત, કૃતિરાતનો મહારોમા, મહારોમાનો સ્વર્ણરોમા અને સ્વર્ણરોમાનો પુત્ર થયો યશ્વરોમા. યશ્વરોમાના પુત્ર મહારાજ શિરધ્વજ હતા. તેઓ જ્યારે યજ્ઞ માટે પૃથ્વી ખેડી રહ્યા હતા ત્યારે તેમના શિર એટલે હળના અગ્રભાગથી સીતાજી ઉત્પન્ન થયા. આ કારણે જ તેમનું નામ શિરધ્વજ પડ્યું. શિરધ્વજના કુશધ્વજ, કુશધ્વજના ધર્મધ્વજ અને ધર્મધ્વજના બે પુત્રો થયા, કૃતધ્વજ, મિતધ્વજ. કૃતધ્વજના કેશીધ્વજ અને મિતધ્વજના ખાંડિક્ય થયા. પરીક્ષિત, કેશીધ્વજ આત્મવિદ્યામાં બહુ પ્રવીણ હતા. ખાંડિક્ય કર્મકાંડના મર્મગ્ન હતા. તેઓ કેશીધ્વજથી ભયભીત થઈને ભાગી ગયા. કેશીધ્વજનો પુત્ર ભાનુમાન, ભાનુમાનનો પુત્ર સતધુમ્ન હતો. સતધુમ્નથી સુચિ, સુચિથી સનદ્વાજ, સનદ્વાજ, સનદ્વાજથી ઉર્ધ્વકેતુ, ઉર્ધ્વકેતુથી અજ, અજથી પુરુજિત, પુરુજિતથી અરિષ્ટનેમી, અરિષ્ટનેમીથી શ્રુતાયુ, શ્રુતાયથી શ્રુપાશ્વક, શ્રુપાશ્વકથી ચિત્રરથ અને ચિત્રરથથી મિથિલાપતિ ક્ષેમધીનો જન્મ થયો. ક્ષેમધીથી સમરથ, સમરથથી સત્યરથ, સત્યરથથી ઉપગુરુ, ઉપગુરુથી ઉપગુપ્ત નામનો પુત્ર થયો. આ ઉપગુપ્ત અગ્નિનો અંશ હતો. ઉપગુપ્તનો વસવનંત, વસવનંતનો યુયુદ્ધ, યુદ્ધનો સુભાષણ, સુભાષણનો શ્રુત, શ્રુતનો જય, જયનો વિજય, વિજયનો ઋત, ઋતનો ઋત નામનો પુત્ર થયો. ઋતનો શુનક, શુનકનો વિતહવ્ય, વિતહવ્યનો ધૃતિ, ધૃતિનો બહુલાશ્વ, બહુલાશ્વનો કૃતિ અને કૃતિનો પુત્ર થયો મહાવશી. પરીક્ષિત, આ પ્રમાણે મિથિલાના વંશમાં ઉત્પન્ન થયેલા બધા રાજાઓ મૈથિલ કહેવાય છે. આ બધા જ આત્મજ્ઞાની અને ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં પણ સુખ દુઃખ વગેરે દ્વંદોથી મુક્ત હતા. કેમ ન હો, યાજ્ઞવલ્ક્ય જેવા મોટા મોટા યોગેશ્વરોની તેમના પર મહાન કૃપા હતી. इति श्रीमद् भागवते महापुराणे पारमहंस्याम हंस्यायाम संहितायाम नवम स्कंदे निमिवंशानुवर्णनम नाम त्रयोदशो अध्यायः. नवमा स्कंद अंतर्गत निमिवंशानुवर्णन नामनो तेरमो अध्याय समाप्त. बोलो श्री कृष्ण कन्हैया लाल की जय.